નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સહજાનંદ સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણે ચાસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલ દેશ્યદો વિલસિ નૃણામ પરમ મંગલમ વક્ત્રં મંગલકૃશ્ચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિ નિત્યં ક્રિયાર્મંગલમ્. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. આજે દેવ દિવાળી છે. આપણી દિવાળી તો વહી ગઈ, 11 દિવસ થઈ ગયા. દેવોની દિવાળી આજ કેમ કહેવાય છે થોડી આપણે સમજીએ વિચારીએ. જૂના સમયમાં વૃંદારામની કન્યા હતી, એ તપ કરતી હતી. સારો વર મળે, સંસાર સુખદ બને, કોઈ વિક્ષેપ ન થાય એ માટે એ કન્યા તપ કરતી હતી. હો, તમે જોવા જ કન્યાઓ તપ કરે છે ને, મોડાકાત રીએ ડેડો કુટે ગામડા બધું હોય છે, અહીંયા પણ બધું હોય છે, રાજકોટમાં ઘણું બધું કરતા હોય છે. પુરુષો કંઈ કરતા નહીં કંઈ, કે સારી કન્યા મળે, કંઈ એમ કરે, સીધી હોય, કરે કોઈ પુરુષો વધ કરે, પુરુષો કોઈ કોઈ કરતા નથી. કે કરો છો ત્યાં હતા, કોઈ વધ કરતા કોઈ અગાઉ કોઈ ના રે ભાઈ સાહેબ. બહેનો જે છે એને વધ કરવું પડે છે, શું કામ એને ઘર છોડી પિયર છોડી સાસે જવાનું હોય છે, ત્યાં રહેવાનું છે. એટલા માટે કોઈ સંસારમાં મુશ્કેલી ના આવે, નો સમસ્યા નો પ્રોબ્લેમ, એટલા માટે વ્રત કરતા હોય છે. એમ આ જે વૃંદા જે તપ કરતી હતી, ઈચ્છિત વર મળે, સંસાર સુખદ બને, ઘણું એ તપ કર્યું. એમાં ખબર પડે જાલંધરને કે આ તપ કરે કન્યા હારા વર માટે, એને વાત સમજાય એવા પતિ ઉપાડી ગયો, સમજ્યા લગ્ન કર્યા, સમજાવીને લગ્ન થયા. આ ભાઈ સતી હતી આમ તો, મને એમ મારે સત્ય પાળવું છે, જે વરે મળ્યો બસ એ પરમેશ્વર, એ પરમેશ્વર શિષ્ય માટે ગુરુ પરમેશ્વર છે. હો, પરમેશ્વર ગુરુ છે. અને દેવની દીકરીઓ માટે જે વર મળ્યો એ પરમેશ્વર, પિતા માતા જે કરે પસંદ, મને એવો હતો. છોકરાને ખબર ન હોય, બાપ જોઈ આવ્યા હોય કે મા જોઈ આવ્યા હોય, એ ઘર જોવે, ધંધો જોવે, કુળવાન છોકરો જોવે, જોતા હોય છે. એટલું જ નહીં, આ લોકો જોતા હોય છે પુરુષોએ, શું કામ? ત્રણ જો પેઢી એમ જ્યાં યુવાનીમાં આવો થાય, વ્રતમાં આવો થાય એમ ખ્યાલ આવે, બાયની ત્રણ પેઢી જોવાય, એની માં, એની માં જોતા હોય, શું કામ? કે રોગ થાય તો લાંબા રોગ થાય અથવા કબજી કાંઈ થઈ જાય, એ યુવાની આવી રહેશે આમ, પછી આવી પછી આવી રહેશે એમ, ત્રણ જોઈ પેઢી પુરુષની, વરની અને કન્યાની, એમ કહેવાય છે. આ તો રામ જાણે હું હોય, તમે જાણતા હો એમ. કન્યા આ વંદા ભરી જાલંધરને, મનમાં થયું સતી થવું છે, બસ સતી રીતે મારે પતિવ્રતા રહેવું છે, જે સતી હોય પતિવ્રતા, બસ પતિ કેમ ગવાનું, જમાડે જમવાનું, આજ્ઞા પાળવાની, બીજી ક્યાંય ધ્યાન ન જવું જોઈએ, પતિ જ મારે માટે પરમેશ્વર એમ માની તો તપ કરતી રહ્યો, મહિના પછી તપ કરતી રહી, તો વરદાન મળ્યું એને કે તારો પતિ જા મરશે નહીં, અજરે મરે, બસ તારો પતિ તારી પેલા નહીં મરે તારા તપથી. આની ખરી પડી ગઈ જાલંધરને, કેવું વરદાન મળ્યું છે મારી પત્નીને વૃંદાને, પછી બેફામ થઈ ગયો, બેફામ, મતની બે મતની બીક વહી ગઈ. પછી તો ભલું પૂછો, સત્તા મળે ને, પછી ખ્યાલ ન રહીએ, સત્તા મળે, પદ મળે, ગાદી મળે, કંઈક મળે, પછી વ્યક્તિની જે હોય વસ્તુ બધી બહાર આવતી હોય છે, સમજાય એમની. આને એ વ્રત ખ્યાલ આવી ગયો, હવે મને મારાને કોઈ છે જ નહીં, હું મરીશ નહીં, બસ. પછી તો વાત પૂછ્યું, મારે શું વાત કરી હતી બધી, દેવતાને બીવડ્યા આવ્યા, ઘણા બીવડ્યા આવ્યા, તેને વધી ગયો એનો કેર, જુલમ વધી ગયો, દેવતા મૂંઝાણા, મહારાજ કાંઈ કરો, ડૂ સમથિંગ એટલીસ્ટ, ડૂ સમથિંગ એટલીસ્ટ. અને મેં પૂગતા નહીં કોઈ, અમને કેમ કરવું, ભગવાન મનમાં તમારે કરવો કેમ અને મારવો કેમ, અને મર થઈ ગયો છે, એની પત્ની જ્યાં લાગે છે ત્યાં લાગે મરશે નહીં, એની પત્નીનો જે વ્રત બરાબર છે ત્યાં મરે નહીં, યુદ્ધમાં જાય પતિ માળા પહેરાવતી, એમ જાય અને વૃંદા માળા પહેરાવે, કમરની માળા, અને કહેતી જો આ માળા કરમાશે તો તમારું મોત થશે, મારું પતિવ્રત જે એમાં ભંગ થાય, કંઈક એમ અચણ આવે, કંઈક હું ક્યાં લોભાઈ જાઉં, મારું મન બીજી જીવ જાય તો માળા તમે કરમાય જાય, પેલું મને ખાતરી છે મારું મન લોભાય નહીં ક્યાંય, મારા મને મારે મારા મન ઉપર મારો કાબૂ છે. આ જાય ને જીત મેળવે, કંઈ હારે નહીં, જાલંધર હો, મનુષ્યોને હેરાન કર્યા, ઋષિઓને હેરાન કર્યા, દેવતા અમે મને થયો, કોઈ પહોંચે નહીં, અને ભલું પૂછો ભાઈ આવો, ચિંતા ભગવાનને હતી, આને કેમ કરવું, વૃંદે પણ બરાબર હતી, સાવધાન પરિવર્તમાં, ભગવાન મનમાં થયું કે ભાઈ આ કાંઈ કરવું પડશે, વૃંદાનું ભંગ થાય પ્રતિવર્તી કાંઈ કરવું પડે તો એ બોલો મરે નીતિઓને મરશે નહીં. ત્યારે કીધું ભગવાને, ભગવાને લીધું રૂપ જલંધરનું, એવા જ કપડાં, એવો જ આકાર, બધું કરીને એવા કેમ લાવતા રહ્યા, પૂછ્યું આવ્યા, અને ભગવાને એનું પ્રતિવર્ત ભંગ કર્યું હો, આ સમજી ગઈ કે કાંઈ કામ આ છે ખરું, ખરી પ્રતિવ્રતા, આ પતિ લાગતો નથી, એની ક્રિયા આવી ન હોય, જાણી ગઈ, તારે કીધું તમે કોણ છો બોલો, તમારા પતિ છો જ નહીં, રૂપ લીધું તો એનું બોલો, ભગવાન તમે પ્રગટ થયા હો, ચતુર્ બધું પ્રગટ થયો, અરે અરે તમે ભગવાન આવું કર્યું, તમે ભગવાન થઈ મળ્યા, ખીજાઈ ગઈ, બધા ભગવાન ખીજાઈ ગઈ, લખ્યું બ્રહ્મનીએ, વાલાજીની વાતો જાણી રે ઓધાજી, અમે વાલાજીની વાતો જાણી, વૃંદાને છળીને બાળી, વેદની મર્યાદા ટાળી, વૃંદાને છળી, વૃંદાને તમે છળી છે, વેદની મર્યાદા છે, કોઈ બાઈનું વ્રત હોય ભંગ ન કરાય, કોઈની બાઈનું વ્રત હોય એને સપોર્ટ દેવાય, પણ એનું વ્રત ભંગ તેવું ક્રિયા ન કરાય, વેદ ના પાડે, સાસુ ના પાડે છે, નક્કી છે એ તો. એટલે ભગવાને કીધું કે શું તારો વાંક છે આમાં, જો તારે પ્રતાપે કેટલો ત્રાસ કરે છે તારો ધણી, મિતભા તું છો, તારો ધણી જે વકરી ગયો છે કે બધું હાંડ હોય એમ બધે ફરે છે, કોઈ દાદે તો નથી, ઋષિઓને પીડા, બ્રાહ્મણને પીડા, અર્ધાઓને પીડા, આ દવા મારે ખમણ કરવી, એટલે આ બધું કરવું પડ્યું છે. બોલ ખીજાઈ ગઈ બરાબર નહીં, તમે ભગવાન તો છો ભલે, દિલમાં તમારી દયા દિલમાં ક્યાં હતી, ને પથ્થર દિલ છો તમે, તો પથ્થર બની જાઓ, ખીજાઈ ગયો, તમે ભલે ભગવાન રહ્યા પણ તમારો મારું વ્રત ભંગ કર્યું, વર્તનને બહુ મહિમા હતો, વ્રત વ્રત કૃતિ વ્રત વ્રત વ્રત ગયું ઘીરે ભગવાન છે, અમે એ ખ્યાલ ન રહ્યો, અને કીધું ભલે ભગવાન છો હું ના પાડતી નથી, પણ વ્રત મારા વ્રતનું શું, એ ભંગ કર્યું તમને ખ્યાલ ન આવ્યો કે આમ ન કરાય, તો પથ્થર દિલ તમે છો, પથ્થર દિલ પથ્થર બની જાઓ. ભગવાન હિસ્સા આવો, ભગવાન હિજાણા નહીં, ભગવાનને આ તો ભાઈ દરિયાઓ દિલ એ કેમ ખીજાય, એસી એસી બોલ બીજું કાંઈ કે તને યાદ છે, બોલો શાંતિ શાંત થઈ ગઈ પછી બોલો, તો કદી તપ કરતી હતી કેને માટે, મારા માટે, તને ખ્યાલ તો હશે હજી, મને ભગવાન મળે, ભગવાન મારો વડ પતિ થાય, બોલ તારી ભાવના હતી, એ તો હતી, વચ્ચે આમને ઉપાડી ગયું, મારે કરવું શું, મને વચ્ચે ઉપાડી ગયો આવડવા, મારો વટ પૂરો કરવાનો હતો તપ, આ લઈ ભગવાન એટલે આવ્યો છો કે છે હું એટલા માટે જ, પ્રસન્ન થઈ ખુશ થઈ પછી તો ભગવાનને દેખીને બધા ગાડવા સમી ગયા, ક્રોધ ઓગળી ગયો, નરમ થઈ ગયો, હવે શું બોલો, તું બોલ, તું માગી માગું તો હું આપું, મારે કંઈ જોતું હોય તારે જોતું જ બોલ, વૃંદા કે એ તો ઠીક, પણ સંબંધ આપણો કેમ રહે, કાંઈ બી સંબંધ આપણો, મારું તપ વાતે વાતે બધું ગયું હોય તો ઠીક છે, પણ હવે કાંઈ તમે કહો એવું કરો કે તમારા મારો સંબંધ કાંઈ રહીએ, તો ભગવાન છો મારી ભૂલ થઈ ગઈ, ગરમ થઈ ગઈ, મને ખ્યાલ ન રહ્યો, ભગવાન કે ભૂલી જ આવે, ફરગેટ ધી પાસ્ટ, ફરગેટ ધી પાસ્ટ, કે તો બધું ઠીક છે હવે મને માફ કરો, જાતે માફ જ છે, બોલ આવું કંઈ કરો, સંબંધ ક્યાં એમ રહીએ, મને ભલે તું છોડતા તુલસીનો, વૃંદા ત્યાં બળી ગઈ, દેહ છોડી દીધો અને છોડી ગયો તુલસીનો, એમાંથી રાખમાંથી, બોલો વૃંદા પછી દેહ ત્યાં કર્યો ભગવાન ગયા પછી, ભગવાન કહેતા કહેતા ને તું મુંજામાં જે મને ધરશે ભોજન પાન કોઈ પણ તારું પાન મૂકશે તો હું ગ્રહણ કરીશ, તજો થાળમાં તુલસી પાન મૂકે, તુલસી પાન દરેક વખતે અને કૃષ્ણ બ્રહ્મા તુલસીનું પાન મૂકતા હોય છે, ભગવાન કહે એટલું જ નહીં તમારા ચરણમાં રહીશ દો, બોલ ખરા ભગવાન વધારે ભાઈ એમને તો છોડ થઈ જા તુલસીનો, દેહ મૂકો રાખ થઈ ગઈ એમાં છોડ થયો તુલસીને, બોલો વૃંદા નવો જન્મ થયો, કીધું હતું કે આપણા હતા લગ્ન દર વર્ષે બસ, એ પણ કીધું લગાવે નહીં, એ રહી ગયું કહેવાનું, તમે જુઓ આ બુઓ ને જલંધર દેવ ખુશ થઈ ગયા, દૂધ બી વગાડ્યા, નાચગાન કર્યા, દેવ ત્યાં ઠીક થયું, ઠીક થયું, આ ઘો ગઈ ઠીક થયું કે છે, આનો હતો ત્રાસ તમે જુઓ છો ને, કોઈ લતામાં કોઈ સોસાયટીમાં ગુંડો હોય એ પકડાઈ જાય તો લોકો થાય ને ખુશ કે ન થાય, કે આ ઠીક થયું, આ નડતો દેવો કે છે, મારું આ લઈ ગયો તે લઈ ગયો, હાશ સંતોષ થાય આમ દેવતા ખુશ થયા, ઉત્સવ મનાવ્યો, યા થઈ દેવ દિવાળી, આ દેવ દિવાળી થઈ, વૃંદા છોડ થયો, ભગવાને કીધું હતું ભગવાન શાલિગ્રામ બની ગયા, શાલિગ્રામ થયા, શાલિગ્રામ જુઓ દર વર્ષે થાય વિવાહ આ સમયે, આપણે અહીં નથી હોતું બધું હોતું, જો કચ્છમાં તમે જાઓ બહુ હોય જમાવટ કચ્છમાં, તો એક ગામ તુલસીનું હોય, એક ગામ વરનું હોય, એ જાનું આવે, ગીત ગવાય, ફુલેકા ભરે, વિસ્તાર આખું ગામ ભેગું થાય, કુટુંબમાં તો એકનું લગ્ન એ પૂરતું કુટુંબ આવતું હોય, આ તો ગામ જ્યાં લગ્ન કુટુંબમાં તો એને પરિવારમાં આવતા હોય, બીજા કોઈ ન આવતા હોય, કે ગામ ત્યાં થઈ જાય, કન્યા પક્ષ હોય, વર પક્ષ હોય. અમે યેલા સાસીમાં ભેગા વર્ષો પહેલા આ પ્રસંગે જોયું તો જો દરેક ગામ એક ગામ માને કાંઈ ચોવીસ ગામમાં એ બધી પણ હાલતો પ્રોગ્રામ ત્યાં પાંચ રે પ્રોગ્રામ હાલે. આજેથી પુનલગ પ્રોગ્રામ હાલે, એમને લગ્ન લેવાય ને વરરાજા આવે ને ગીતો ગવાય ને તુલસીનો છોડ હોય, કન્યા બનાવી બાબલું બનાવી હોય છે, મૂર્તિ બનાવી તુલસીની, ભાઈ ભગવાનની ભગવાનને બનાવી હોય ને તુલસીને છોડ બી ભેગું હોય, કન્યા બનાવી તુલસીની અને ફેરા ફરે ને આમ જમાવટ થતી હોય. એક પક્ષ કન્યા પક્ષ હોય, એક વર પક્ષ હોય, ગીતો ગાય બરાબર ને વ્યવસ્થિત. જૂની પ્રથા છે અવળિયા સ્વામી હતા ને મૂર્તિ બના મંદિર બનાવનાર વામનાન સ્વામી કહેતા ગાય, વામન સ્વામી કહેવાય નામ છે એવું. એમને બનાવ્યા પદ, તુલસીવાળા પદો બનાવ્યા છે કેટલાય બધા, એ પદ ગવાતા હોય છે. તમે જુઓ એ જમાવટ, એ ઉત્સવ, એ આનંદ અનોખો કચ્છમાં આજે ચાલુ અત્યારે છે. તો આ જે છે દેવ દિવાળીની વાત અમને કરી. બીજું લઈએ આપણે પ્રભાતી છે સ્વામીની, પ્રેમાન સ્વામીની બહુ છે, પ્રભાતી પોતાની પ્રભાતી છે એ લઈએ આપણે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે, સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત, અગમ જેમાં ગમ ન પડે એ વાત, એ ઓળખાણી શેમાંથી ઓળખાણી છે, સ્મરણમાંથી. કઈ ગમ વાત લખી સ્વામી આ પદમાં છે. મંગળ રૂપ પ્રગટ ને મેલી પ્રશ્ન ભજે જે પ્રાણી રે, મંગળ રૂપ પ્રગટ ને મેલી, પ્રગટ મંગળ રૂપ છે ભગવાનની સ્થિતિ, પાંચ સ્થિતિ ભગવાનની છે આ વિશ્વમાં. એક પાર ધામમાં રૂપ રહ્યું છે, સાકાર દિવ્ય રૂપ ધામમાં છે છે એ પરોક્ષ, આપણે એક દેખાય નહીં ત્યાં પરોક્ષ. બીજો વ્યૂ, ચતુર્થ વ્યૂ જે છે, વાસુદેવ નારાયણ શંકરસણજી પ્રદ્યુમનજી અનિરુદ્ધજી, એ વ્યૂ ચતુર્થ વ્યૂ. પછી આવે છે અવતાર, લઈ આવે છે એ આવે, અવતાર લઈ આવે છે એક ભગવાનનું સ્વરૂપ છે અવતાર. કોઈ બ્રહ્માંડ હોય આજે ક્યાં બ્રહ્માંડ અવતાર ભગવાન આવે છે, ભલે આ ન હોય ઘણા બ્રહ્માંડ છે ને અવતાર. એ ત્રીજું થયું. ચોથું અંતર્યામી, અમારી યાદ છે તમામ જીવમાં પ્રાણીમાં જંતુમાં જ્યાં જ્યાં જીવ ત્યાં ભગવાન રહ્યા છે, એ સ્વરૂપમાં સ્થિતિ. છેલ્લો અર્ચારૂપ, આ છે એ અર્ચારૂપ. એકદમ સાનો કોડ વધારે પડી જાય જમો ત્યાં જમે એ સમજીએ આપણે એ દ્રષ્ટાંતથી. વરસાદની વરાળ દેખાય નહીં આપણને, જ્યાં ત્યાં પછી વરાળામાં છે એ ધોતી હૂકવું હતું ઉકાઈ જાય છે ને, પાણી ક્યાં ગયું દેખાય નહીં આપણને, કપડું પડ્યું હોય તો ઉડી જાય છે બરાબર. એ ભગવાનનો પરક્ષ, એ પાણીનું પરક્ષ રૂપ છે જે આપણે દેખાય નહીં, એ પાણીનું રૂપ જીવ જાતું હોય, સમુદ્ર હોય, ખેતર હોય, ઝાડ ફૂલ બધું હોય, એમાંથી વરાળ થતી હોય છે અને બાષ્પ બાષ્પી થતી હોય, બાષ્પી ભવન એ પરક્ષ રૂપ થયું વરાળ પાણીનું. જે વાદળા બંધાય આકાશમાં હો ઉનાળામાં જેઠ મહિનામાં ઘનઘોર થાય હડોળે, એ વ્યૂહ થયો ભાઈ એકલા જુઓ તમે વ્યૂહ. હા હા હવે અમે હમણે આવો જો આકાર ડિબાંગ વાલદાવો છે હમણાં આવવો જોઈએ, આ હા જો ચીડો બધા બરાબર નો એ વ્યૂહ થયો એમ જા ડોક્ટર સાહેબ હોય ને વ્યૂહ આકાશમાં એ વ્યૂહ. પછી અવતર નીચે અવતરે પાણી હળેડ હળેડ પડતું હોય જોવાનું જો ને કેવું ફાવી ગયા આપણે આ વર્ષે એમ જે અવતરે અવતરતી તે અવતાર અવતરવું નીચે આવવું ઉપરથી એ પાણી આવ્યો આંગણામાં પાણી ઘરમાં પાણી ચૂતું હોય ગામડામાં તો ક્યાંક ક્યાંક એ પાણી ઘરમાં ઘરી જગ્યા એ વખત બહુ થયું હોય તો એમાં નદી આવી હોય બરાબર તો ગામને પણ ફરી વળે પાણી અવતાર બધે ફરી વળતા હોય છે ને હજાર હોય હાજર ઓલું તો ત્યાં પાણી ગોતું પડે તમારે ઉનાળામાં તો ક્યાં પાણી મળે ટેન્ક મગાવવું પડે પાણીનું આવતું હોય તો ઘણું બધું તકલીફ હોય ગામડાઓ બધે ચોમાસામાં પાણી હાજર શેરીમાં પાણી ચોકમાં પાણી ઘરમાં પાણી વસ્તુ પાણી ઘડી ગયા પાણી પાણી હવે કંઈ રહીએ એમ તમે કહેવું પડે એમ. ભગવાન જે છે અવતર આવે હાવ સોંઘા હોય જો સાચા અને સોંઘા ઘણા એ સોંઘા છે ભગવાન ક્યારે આવે ત્યારે જો સ્વામી ભગવાન તો ઘીરે બધે ફેર્યા છે બધે ફેર્યા છે એક ભક્ત ત્યાં પહોંચતા ફતાડ્યા એમ નામ ભગવાન બેઠા હતી, સ્વામી ભગવાન ફેર્યા છે, બધે વનમાં ફેર્યા, સત્સંગમાં ફેર્યા, બધે ફેર્યા છે, અને સોંગા અવતાર છે, અને એ માટે આવ્યા છે. એ પાણી સોંગું થયું વરસાદ વખતે, ઊંડું એટલું પાણી પેટાળામાં, અંતરિયામ કૂવો ખોદો તો પાણી મળે, બોર મૂકો પાણી મળે, અને મળે છે ને, પાણી છે તો મળે છે. અને બીજો ઘીરે હોય, ટાંકામાં હોય, હાથમાં પ્યાલો હોય, અરે હોટલ બેગ હોય, એ અર્ચા. ટાંકામાં, હાંડામાં, નાંગમાં, હોટલ બેગમાં, હાથમાં પ્યાલો હોય, કે ભાઈ તમારું ઓલું શું વોટર કુલર હોય એમાં પાણી હોય, જે પાણી પીવી પી શકો મન થાય ત્યારે, એમ આ મૂર્તિ પરચા છે, ગમે દર્શન કરો, જમાડો, નમન કરો, ત્યાં સોંગા આવો, કાંઈ ફેરા જો, પાંચેમાં એક પાંચે ભગવાન રૂપ છે. અંતર્યામી, પરોક્ષ, અર્ચા, વ્યૂહ, ને એ બધું એક જ છે, કોઈ ફેરફાર નહીં. એટલે આ ભગવાન આમ રહ્યા છે. સ્વામી કહે છે મંગળરૂપ છે એને પ્રગટને મેલી ને પરોક્ષને ભજે. એક ભગવાન કોક છે, ભગવાન કોક છે, એમ કરો મેળાવો તો ફાફડ છે. એ આ એમ થવું જોઈએ, એ જે પરોક્ષ છે એ આ, એ વાત ઓળખાણ. પ્રગટને મેલે પાણી દે, દેવ દેરા કરે પણ મન ટળે મસાણી, મન ટળતું નથી મસાણી. સાહેબ બીજું કહે છે કથા કીર્તન કહેતા ફરે છે, કર્મચારી જેમ કાણી રે. કથા ને કીર્તન કહેતા ફરે છે, કર્મચારી જેમ કાણી રે. સ્વતા ભક્તા સમજ્યા વિના પેટ ને અર્થે પુરાણી, સ્વતા બેઠા હોય આ પુરાણી હોય, ધ્યાન ક્યાં હોય, કેટલા આવ્યા, શું આવ્યું એમ ના ધ્યાન પુરાણીનું હોય. કથામાં ખાલી ક્યાં પડતી કથા હોય, સ્વતાઓને કંઈ પૂરું થાય એમ હોય. અથવા શું કથામાં આવ્યું, એકવાર એવું સર્વદય આવ્યું હતું, એકવાર એકવાર આવ્યું હતું, બોલો આ કથામાં આવ્યું હતું, સમજ્યા આપણે એવું હોય થાય. હાલતા એમ જ્યાં ખંખ કરીને હાલતા દેવો, કાંઈ લઈ જાય ભેવું કાંઈ, શ્રોતા ભક્તા સમજ્યા વિના ને આમને આમ, આમાં શું આવ્યું ગ્રંથમાં એ સમજ્યા નહીં, ભાગોળે નહીં, અને પુરાણી પેટને અર્થે પુરાણી એને સમજ્યા, નોકરી કેમ હોય એમાંથી હાલતું હોય ગુજરાન, એમ કથા કરતા હોય છે, એના ભાવ ઠેરાવે. યુવરાજભાઈ કથા કરાવી છે, આપણો આચાર છે, હા પેટને અર્થે પુરાણી. ન બધી પંક્તિ આવે એ કે કાશી કદાચ કે દ્વારકા દોડે, સમજ્યા, કાશી જાય, દ્વારકા જાય, પછી આપણે છે ને આપણું આપણે ન્યા જાય, પાટલી જાય, નર્મદા જાય, દોડે એકદમ, જાણી જોગતી જોગની, કાશી કેદાર કે દ્વારકા દોડે, જોગની જોગતીને જાણી રે, જોગની જોગતી યોગ, જોગ જે મળ્યો છે કેમ જોડાવો નહીં હારે એ જાણી નહીં. કાશી ગયો, ગંગાજીએ ગયો, જમનાજીએ ગયો, નાહ્યો, પછી ઘેરે આવ્યો, પછી બધું ભૂલી જાય, ઉડ્યું જોગ રાખવાની જોડાણ, દર્શન કર્યા હોય વડતાલમાં, ગઢડામાં, અહીંયા તમે ઘેરે જાઓ તો દર્શન જાય, યાદ કરો મારા સ્વામિનારાયણ, એ જોગ કેવા કહેવાય, બસ પતિ ગયું જાય સ્વામિનારાયણ, હાલતા ભેગા લઈ જાઓ, જોગ રહેવો જાઓ, જોગ રાખવો જોઈએ, યોગ જોડાણ એ જાણવું નહીં. કાશી ગયો, લોટી ભરી આવ્યો, કાંઈ નાસ્તો લેવો, ઘણા માણસો હોય ને કે હું પ્રખ્યાત છે રાજકોટના પેંડા, ફળનો ચેવડો, એના ગાંઠિયા, એની પાણીપુરી હા ખાધી, અમે કહે છે એ વાતો કરાવી, અમે જ્યાં ગયા હતા ફિલ્મ જોઈ, આમ જોઈએ તે જોઈએ, આ લ્યો યાત્રા ગયા હોય, યાત્રા નહીં પ્રવાસ થયો, એ શું થયો પ્રવાસ, યાત્રામાં તો ભગવાનને સંબંધ જોડાય તો યાત્રા, એ યાત્રા નહીં. એ દ્રષ્ટિએ સ્વામી કહે છે કાશી જાય, કેદાર ભોગઠે લાલી નેમ જા, આ તો કેદારમાં કેદારમાં બસ જાય છે તો, પણ જોગની જાણી નહીં, એ મૂર્તિ છે અમે રાખી નહીં, યોગ રેખો નહીં, તો કેવો થયો, ગોધો જોડે ઘાણી રે, ગોધો જોડે ઘાણી હાલતો, બળદ અત્યારે બળદ નીકળી ગયા ત્યાં મશીન મૂંડ્યું હાલવા ઘાણીમાં, પણ બળદ હાલતું એમ રાખ્યું ત્યાં લે, એને ક્યાંય યોગી હોય ત્યાં ત્યાં હોય, છોડીને ઓલું માથે બાંધ્યું હોય ડાબલા ત્યાં નથી, એ જ એ જ કુંડળ હોય ક્યાંય નો ગયો હોય, હેલો ખૂબ આખો ત્યાં હેલો, પણ ત્યાં ને ત્યાં ગતિ છે, પ્રગતિ ક્યાં, ગતિ જરૂર છે, પ્રગતિ નથી. એમ આપણે તમે ગમે ગતિ હોય અહીં આવીએ, આપણે સારી વાત આવો છો, નોકરીને કરતા સારા આવો આવો છે, ઠીક પછી સામે કહેતા પ્રગતિ થવી જોઈએ, પ્રગતિ થવી જોઈએ તમારે. આપણામાં કેટલું ભગવાન યાદ રહ્યા આપણને, કેટલી દ્રષ્ટિ કરી, કેટલી માળા કરી, પરમ ફેરવી, આ પ્રગતિ છે. ગતિ તો ઠીક છે, ગતિ તો થવાની છે, અમને ન કહો તો થાય, પ્રગતિ એમાં એ જરૂરી છે. એ સ્વામી કહે છે, કાશી કેદાર કે દ્વારકા દોડે, જોગની જોગતી ને જાણી રે, ફેરા ભરીને પાછો ઘર નો ઘરમાં, ગોધો જોડાણો જેમ ઘાણી રે. એ રોજ જોડે અને ફેરા કરે, રોજ છોડે જોડે. એમ તમે કે અમે જાતે જેવા હોય, દર્શને ગયા હોય, પણ પછી એમાં વધ્યા આપણે ઘરે ધંધાની આ ત્યાં મળ્યા, પછી બધું ભૂલાઈ જાય, ટાઈમ મળ્યો તો ભગવાન ન યાદ આવે કે. તો એ જોગ જે છે એ અદ્ભુત છે. જોગ જો હોય એટલે કે મહત્તમાં તમારા જે હાલતા ચાલતા ખાતા પીતા નામ લેવું સ્મરણ કરવું, જો કર્યું હોય એમ તો પૂજા બધો થઈ જાય. એ તો ઢોળ્યા પાણીનો ઢોળ્યો આજે બધી બધી ઢોળવા જાય, પાણી સુકાઈ જાય, ત્યાં થોડો ભરાય નહીં ક્યાંય. એમ રોજ થતું હોય થોડું થોડું, ખૂતી વખતે જાગતી વખતે જ્યારે ફ્રી હોય ત્યારે ભગવાન સમજતા હોય તો એ જોગ થયો કહેવાય. તો ધૂનમાં બેસે, માનસી પૂજામાં બેસે કે પછી પૂજામાં બેસે તો યાદ ભગવાન આવે. પણ સવારે દર્શન કર્યા કર્યા પછી સાંજે દર્શન કર્યા વચ્ચે કાળો વ્યૂ મોટો બધો વ્યૂહ ગયો તો જોગ ન રહ્યો, અને જોગ કહેવાય છે. આ તો કેવી મજા છે ભાઈ તમે લોકોને, હે મોબાઈલ ફોટો પાડી જાઓ, જો વાહ મને વાત કરો, વાત વધી જોતા હો ફોટા, અમે મારા ત્યાં તો જોગ રહીએ ને, જોગ રહીએ જ ભાઈ. ફોટો હોય ઘણા ફોટા પાડે, એના છોકરાના ફોટા પાડે, બીજા ફોટા પાડે, એ જોવે, એ જોગ નથી, એ તો ભોગ છે. પણ ભગવાનનો ફોટો આખો મોબાઈલમાં રાખતા હોય, નથી રાખતા એમની, પણ આ ફોટો હોય, ગઢપુરનો હોય, વડતાલનો ફોટો હોય, અમદાવાદનો હોય, ભુજનો હોય, ધોરડોનો ફોટો હોય, કરો બસ ફ્રી હોય ત્યાં જુઓ, પછી ફોન કરો ને, વાત કરતા હોય ભલે વાંધો નહીં, પછી ફોન મુક્તિ હોય જોઈ લો દર્શન હમણાં. આ જોગ છે, સુતી વખતે જોગ કરી શકો, આ જોગ, યોગ જોડાણ, યુઝ ધાતુ છે, સમજ્યા બરોબર ને, ક્યાંય ગયા શાસ્ત્રી લોકો, ધાતુ યુઝ જોડાવું. તો આ જે ન હોય તો ગોધા જેવો તો કહે છે. અને આ સ્વામી સમજાણું, યોગ કરવાનું, આ બધી પાંચ અગમ વાત ઓળખાણી, આ પાંચ વાતો, એક પ્રગટની ઉપાસના. કેમ પ્રગટ ઉપાસના કેવી રીતે દેખે છે મને, એ જ્યાં જે દેખે છે એ તો પ્રગટ થયા ને, ભેગા જ છે, દેખે છે અંદર રહીને. કડી પંક્તિ મુકતા સ્વામીને, પ્રગટ પ્રમાણે અંતરિયા અમે પ્રભાતી કરી છે, પ્રગટ પ્રમાણ મન પ્રમાણ અંતરિયા જાણે, પ્રગટ જેણા કહેવાય, પ્રગટ પ્રમાણે અંતરિયામ જાણ્યા ભગવાનને, અહીંયા રહ્યા છે જોવે છે એને માટે પ્રગટ જ છે, એ ખોટું કરે નહીં ક્યાંય, પછી ક્યાંય જાય નહીં કે ભગવાન ભેગા છે આમાં, એ પ્રમાણે જ પ્રગટનું કયું અંતરિયામ જાણવા, અંતરિયામ એ છે એ જાણ્યા, અંતરિયામ એને દેખે છે મને, એ પ્રગટ છે એને માટે. બીજી વધે આવે કથા કીર્તન કરીએ આપણે, પણ પેટ નથી પુરાણી જેમ ધંધા તરીકે નહીં, રોજ ઈદ્યા પ્રમાણે નહીં, નવીન તો ઓ માધ્યા કેવા શણગાર હતા, કેવી પાઘ હતી, ધોતી, હાથમાં રૂમાલ કેવો હતો, એ ધ્યાન છે, ચાર ધ્યાન છે, ઉપાંગ અંગ સાંગ સપાસે જે આપણે આવે એ કરો, લેતા જાવ ભેગું, લેવા જરૂર તો છે જ નહીં, પાડ દે ફોટો મોબાઈલમાં જોતા જાવ, કેવી આજે મજા છે. જમાનો હતો ફોટા મળતા નહીં ક્યાંય, કહી દે મહારાજને બસ ભેગું હું લઈ જાઉં, આમ લઈ જતા મનની અંદર જૂના આપણા વડીલો જાતે જાય ઘરડા આવે, નીકળે મહારાજના મહારાજની ફેસ હોય, મહારાજની પાક હોય, એ જોર અને ઉતારી આવે, જો મારા દાખ આપ્યો કુશોકભાઈ ભાઈનો કરતા ઉતારતા હતા, ભેગા લઈ જાય અંદર ઉતાર્યા હોય તો એન્ટ્રી થાય અંદર થાય ને, ઇનપુટ થાય અંદર, શું કહેવાય, ઇનપુટ કહેવાય, શું કહેવાય છે ને, અંદર થયું હોય સેવ થયું હોય તો યાદ આવે જાઓ ત્યારે, તમારે જરૂરી સેવા કરવાની, મોબાઈલ હોય ને, વાહ ભાઈ વાહ, વાહ મહારાજ વાહ, ત્યાં તો નહોતા મોબાઈલ, નહોતા ફોટા છાપવાના મશીનો, અહીંયા ઉતારતા નીચે દેખાતા તેમને, શ્રદ્ધાળુ હતા, ખપવાળા હતા. શું કામ? પછી હું કરશું ઘરે ગયા પછી આપણે જોઈ લે બરાબર મારા દો. એટલો જ નહીં, મંદિર ઓટા હોય ત્યાં બેસે એટલે હાથમાં શું હતું પાછો જાય જોઈ આવે. થતું કેવું હતું, કેવી ભાગ હતી કે મુગટ હતો, એટલે એ ચિંતવતા હતા. એ ચિંતવીને અહીં રાખે, ઘીરે જાય, વેપારી દુકાને જાય તો યાદ રહી એમને. અને આજ તો કેવી મજા છે, મોબાઈલમાંથી ઉપર રાખવા એમ ના એમ નાખી મૂર્તિ બરોબર. શ્રદ્ધા જોઈ, ખપ જોઈ, જે સમજી ગયા. પીધા વિના પ્યાસ ન ભાંગે, મને બંને પડે ઢોળે પાણી રે. તેસા થયાવો અને પાણી ઢોળો, પ્યાસ ભાઈ જાય? ન જાય, પીવું જ પડે પાણી તો પ્યાસ જાય. ટાઢું મારે રેડો તો પ્યાસ જાતી હતી. પીધા વિના પ્યાસ ન ભાગે, મારે પણ ઢોરે પાણી રે. મુક્તા મોહનસિંહ મળતા મોજ અમૂલખ માણી. એ સંગ મેળ્યો ભગવાનનો, એ પીધું અમૃત, ચરિતામૃત, કીર્તનામૃત પીધું, ધૂન નામ સ્મરણ કીધું. અને એ જે બીજા જે વહી ગઈ પ્યાસ, એ પ્યાસ એ ભાઈ લાગે પ્યાસ. એ પછી પ્યાસ પાણી પાણી કરતો હોય, ઘરતો થયો હોય ન વાત. આ સ્વામી વાત કરી લભગા શેઠની, ભગવાન શેઠની, પાણી સ્વામી, પાણી સ્વામી, પાણી સ્વામી, અમારી વાતમાંથી પાણી પાણી. સ્વામી દેવડો જાવ દે જાવ દે પક્ષે તે પાણી છે. એ ગયા અને પાણી પીધું. આપણે એવું થાય પાણી ન મળ્યું હોય ને ઉનાળામાં, પાણી ક્યાં મળશે, પાણી ક્યાં મળશે. લોકો પાણી ફરતા ને બસ બેઠા હોય, એ ભાઈ પાણી, લોકો છોકરા ફરતા પાણી લાય લાય લાય પાણી લાગે છે. અને પાણીની પ્યાસ ક્યારે માગીએ પી તો એમ. આ બધું જે છે કથા વાર્તા હોય, દર્શન હોય, એ પી અર્થાત ઉતારી અંદર અને આચરીએ તો લાભ થાય છે. આચરો છો નથી આચરતો એમ કહેતો નથી હું. બધા ભક્તો છે, આવો છો, હામાં બેહો છો, દર્શન કરો છો, ધન્ય ભાગી છીએ બધા. આપણે બધા કેવા છે? ધન્ય ભાગી. આવો ટાઈમ કોને મળે? હવાના પોરમાં કથા વાર્તા દર્શન લોકો ગામડા ઘણા માણસો છે, રખડે છે એમને. એને ક્યાં ખબર છે શું કરી છે આપણે? એ પછી પાછા થાય એમ જ, મનુષ્યમાંથી પશુ થાય, પક્ષી થાય. તો ભગવાન ભક્તો જો તમારે મન ચુંબરી વહી ગઈ, લક્ષ્મી વહી ગઈ, હો ભક્તોને વહી ગઈ, ફરી મનુષ્ય થાય રહી ગયું હોય તો કાંઈક શિવલાલ સંભળાય છે ને. જો કાંઈક આપણે રહી ગયું ન પૂગ્યા નહીં તો પાછું ફરી થાય મનુષ્ય થાય, ફરી પછી કરવાનું એકડે એકથી દર્શન બધું. પણ જમપુરી નહીં, ભગવાનના ભક્ત માટે જમપુરી નહીં અને લક્ષ્મી પણ નહીં. સમજ્યા હતા? એટલો ફાયદો ભગત થયા ને બોલો. આ રખડે રોડ ઉપર એને ફાયદો કાંઈ નહીં. ભગત ક્યાં થયા? શરણે આવ્યા છે ભગવાન? શરણે નથી આવ્યા તો ભગત થયા છો તો ફાયદો તો છે જ. આમાં બેઠા નવરા બેઠા નથી આપણે, કાંઈ ડીટા મારી જમપુરી ઉપર, જમપુરી લક્ષ ચોરાસી પર ડીટા આપણે મારી બેઠા બેઠા મારીએ છીએ. ઉત્તમ કામ થાય છે અડધો કલાક પોણો કલાક બરોબર ને. સજાન સામે તમારો બધા મહિમા જ, મારો મહિમા છે. તમે આવો તો કથા કરી છીએ અમે ને. હા લોકડાઉન હોય તો કાંઈ ન હોય, બધું બંધ હોય, ઓનલાઈન હોય. સહજાન સ્વામી મહારાજ ની જય. શ્રી પતિમ શ્રી ધરમ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સહજાનંદ સ્વામી મહારાજ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે શ્રીકૃષ્ણ શ્રીવાસુદેવો નરનારાયણ પ્રભુ ભક્તિધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણો હરિ હરિ કૃષ્ણો ઘનશ્યામો ધાર્મિકો ભક્તિનંદન બૃહદ્વ્રતાધર શુદ્ધો રાધાકૃષ્ણેષ્ટ દેવત મરુત્સુત પ્રિયકાલી ભૈરવાદ્યતિ ભીષણ જિતેન્દ્રિયો જિતાહારસ તીવ્ર વૈરાગ્ય આસ્તિક યોગેશ્વરો યોગકલા પ્રવૃત્તિરતિ ધૈર્યવાન જ્ઞાની પરમહંસશ્ચ તીર્થકૃતેર્થિકાર્ચિત ક્ષમાનિધે સદોનિદ્રો ધ્યાનનિષ્ઠ તપપ્રિય સિદ્ધેશ્વર સ્વતંત્રશ્ચ બ્રહ્મવિદ્યા પ્રવર્તક પાષંડોચ્છેદન પટુ સ્વસ્વરૂપાચલ સ્થિતિ પ્રશાંતમૂર્તિર્નિર્દોષો સુરગુર્વાદી મોહન અતિકારુણ્યનયન ઉદ્ધવાદ્વ પ્રવર્તક મહાવ્રત સાધુશીલ સાધુ વિપ્ર પ્રપૂજક અહિંસયજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મવર્ણન સ્વામિનારાયણ સ્વામી કાલદોષ નિવારક સચ્છાસ્ત્ર વ્યસન સદ્ય સમાધિ સ્થિતિકારક કૃષ્ણાર્ચા સ્થાપન કર કોલદ્વિકલિતારક પ્રકાશરૂપો નિર્દંબ સર્વજીવહિતાવહ ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર્વર્ગફલપ્રદ નિર્મત્સરો ભક્તવર્મા બુદ્ધિદાતા તિ પાવન